ઘણી વખત આપણે ઉતાવળમાં કોઈ કામ કરી નાખીએ છીએ, એ સમય એવું લાગે છે ચાલો પહેલાં કરી લઈએ પછી જોયું જશે, પણ હકીકતમાં વિચાર્યા વિના કરેલું કામ ઘણીવાર પછીથી સુધારવું પડતું હોય છે. એક નાની ભૂલ પણ પછી મોટું નુકસાન કરાવી શકે છે. એટલે જ કહેવાય છે પહેલાં વિચાર પછી જ કાર્ય. જેમ કોઈ મકાન બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે, એમ જીવનમાં પણ કોઈ પણ નિર્ણય પહેલાં થોડો વિચાર જરૂરી છે. એક મિનિટનો વિચાર ઘણા કલાકોની મહેનત બચાવી શકે છે. એટલે જ કહેવાય છે ઉતાવળ નહીં, સમજદારીથી પગલું ભરવું, કારણ કે વિચાર કરીને કરેલું કામ સફળતા આપે છે અને વિચાર્યા વિના કરેલું કામ નિષ્ફળતા. ચાલો વિચાર કરીએ પછી કાર્ય કરીએ તો જીવન સરળ બની જશે.